વિચાર જેટલા કરવા એટલે કરે તો આપડે જાણનાર કોણ વિચાર ખરાબ કરે તો આખી રાત ખરાબ વિચાર કર્યો જાણ્યું લો રિસ્પોન્સિબિલિટી કરતા ભાવ નથી અને બીજો બીજો ઉપયોગ દઈને ફેરી નાખ્યું તો બાકી રહ્યું કરતા ભાવ લાવ્યા તો બાકી નાગમ માંથી બીજો ઉપયોગ દઈને ફેરી નાખ્યું તો બાકી રહ્યું બીજું જોવા ગયા આના આખી રાત કોણ આવે ભરેલો માલ છે તે આવે બીજો કોઈ આવે એ કોઈ મંસાર નો વિચાર આવે એ કોણ મંસાહારનો વિચાર આવ્યો ભર્યો નથી મુસલમાન મંસાહાર બીજો વિચાર ના આવે આવવાની જવાબદારી ક્યારે મટી જશે ત્યાં આ ટાંકી બહુ તારે 14 વર્ષે તો ખલાસ જ થઈ જાય કેટલાક બહુ ઊંચા પુરુષ હોય તો 5-7 વર્ષે ખલાસ થઈ જાય અને બીજા ડાઉન પુરુષ હોય તે 20 વર્ષે ખલાસ થાય પણ ખલાસ થવા બેઠી જાય ખલાસ થઈ જાય આવક બંધ થઈ ગયું છે આવક ચાલુ છે આ નિર્વિચાર ભૂમિકા છે નિરીક્ષક ભૂમિકા છે કે નિરીક્ષક કોઈ પણ પ્રકારની જેની ઈચ્છા નથી એવી આ ભૂમિકા છે અત્યારે એવી ભૂમિકા છે કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય એવી ભૂમિકા છે જયંતિ બી શું આ પાડે બરાબર સાંભળું છું ધ્યાન દઈને સાંભળું છું ચર્ચા ક્યાં રહી એમ ભાઈ કે બહુ મોટું વિજ્ઞાન ચાલે છે પણ ફોન જાગ્યું નથી તો ઉતરતું નથી બીજો અંતરાય દાદા ભગવાન નો નામ નો આવે દાદા અમે ના કહીએ છીએ તો બેન એમ કે છે કે કોઈ માણસ બહુ ક્રોધ કરે છોકરાઓને બહુ મારે પીટે અને પછી થોડાક વખત પછી કહે કે અરે રે મારાથી ક્રોધ થઈ ગયો આ તો થવાનો હતો તે થયો મારું કઈ એમાં વાંક નથી એ તો થવાનું હતું તે થઈ ગયું એમ કરીને એ પેલું કરે પાછું ફરતી પાછો પીટા જ કરે તો એ બરોબર કહેવાય હા પણ એ પૈસું એમ કે ને કે થવાનું હતું તો થઈ ગયું ના ક્રોધ કરવો અને મકાન હગાઈ ગયેલું જે હતું છે અને પછી મેં કહે છે થવાનું થઈ ગયું તો લોકો મારે આજુબાજુ આવું ઘર હગાઈ દીધું કે પણ થવાનું તો થઈ ગયું ને દાદા એમ કે છે ના પણ ઘર હગાઈ ના લોકો મારે આજુ ક્રોધ કરવો એટલે પોતાનું ઘર હગાવવું એમ નામ ક્રોધ કહેવાય પણ એ પણ ડિસ્ચાર્જ ભાવ છે ને દાદા એ તો જ્ઞાન લીધેલા ની વાત કરે છે ગુસ્સો હોય એમને એમ કે આજ્ઞા ના પાડતા ઉધાર હશે હોય આજ્ઞા ના પાડતા ઉધાર હશે હોય આજ્ઞા ના પાડે આજ્ઞા પાડે આજ્ઞા પાડતા કરે છે આજ્ઞા પાંચ આજ્ઞા બેન એમ પૂછે છે કે દરેક મનુષ્યની પહેલી ફરજ એ આત્મકલ્યાણ કરવાની કે જગત કલ્યાણ કરવાની આત્મકલ્યાણ કરે તો ઉત્તમ છે તો જ જગત કલ્યાણ કરી શકે નહીં તો એ પણ આત્મકલ્યાણ ના થયું હોય તો એ પણ જગત કલ્યાણ નહીં પણ લોક કલ્યાણ ની વાત કરી લોકસેવા આત્મકલ્યાણ વગર જગત અને તે જેને સેવા કરતો હોય ત્યારે પૂછ્યાવું 10 વર્ષ ત્યારે સેવા કરતો હોય ત્યારે ઘેર જઈને પૂછ્યાવું સાહેબ ક્યાં ગયા છે ત્યાં કે બહાર ગયા ઓહો આ સાહેબ તો દેવ જેવા છે કઈ ઘણા લોકો નું કલ્યાણ કર્યું બૈરી કે તમને ઘરની શી વાત ખબર પડે એટલે આપડે માર ચોકડી મેળ મળ્યું ઘર સિવાય બીજાનું કલ્યાણ વધારે કરવા જાય એમ ઘરમાં ના થાય કરી શકતો જ નથી બરોબર ઘરમાં પોતાનું ઘર, પછી પોતાના પાડોશીઓ, પછી સગા વાળા, પછી આગળ વધુ. બરાબર. આ તો બહાર કીર્તિ માટે ભટેક ભટેક કર્યા, અને ઘેર માથ ક્યાં ગાળું પડશે. દાદા આ વાત તો જરા, એ તો આપે સરખામણી આપી સ્વ કલ્યાણ અને પર કલ્યાણ કે લોક કલ્યાણ ની સરખામણી આપી આપે, પણ આત્મ કલ્યાણ અને લોક કલ્યાણ એ એ બે વચ્ચે ક્રમ કોનો પહેલો? આત્મ કલ્યાણ. આત્મ કલ્યાણ હોય તો બધું જ કલ્યાણ હોય. પોતાનું કલ્યાણ કરી શકતો નથી, બીજાનું શું કરી શકે? આત્મ કલ્યાણ એટલે પોતાનું કલ્યાણ. આત્મા એટલે સેલ્ફ, અને સેલ્ફ નું કલ્યાણ પોતાનું કલ્યાણ. જે પોતાનું કલ્યાણ કરી શકે તે બીજાનું કલ્યાણ. ના, આત્મ સ્વ કલ્યાણ એ લૌકિક વ્યવહારિક વાત છે. સ્વ કલ્યાણ એટલે બેન એમ કે છે કે આત્મ કલ્યાણ આપણું પોતાનું જ કલ્યાણ કરવાની ભાવના કરી અથવા તો કરીએ તો એ કઈ સ્વાર્થ જેવી વાત નથી. સેલ્ફિશ કન્સિડરેશન ના કહેવાય. સ્વાર્થ ને કહેવાય નહીં. એ પહેલું કર્યું હોય નહી તો બીજાનું કરી શકે. પોતાનું કલ્યાણ ને કહ્યું હોય પોતે આખો દડો જંપા મળે તો પેલી માન ખાવાની ટેવ ની એટલે આવો કે તેને ગમે એટલે કામ કરે. દાદા પણ જે આત્મકલ્યાણ જે કરતો જ હોય, અગર તો આત્મકલ્યાણ કરવાની જેની ભાવના હોય એનાથી સહેજે લોક કલ્યાણ ન થઈ જાય. એનાથી કલ્યાણ થઈ જાય એને પછી કરવા જવું પડે, એના માટે જુદું ક્ષેત્ર એને પસંદ કરવું પડે. એના વાતાવરણ થી એ પાણી ની ઠંડક આયા જ કરે બધું. એની વાણી થી અને વર્તન છે વાતાવરણ. કોઈ પોતાનું આત્મકલ્યાણ એટલે આત્માને જાણ્યો ન હોય અને પોતાનું કલ્યાણ ન કર્યું હોય, છતાં ભાવ હોય કે મારે મારું કરવું છે અને બીજાનું પણ કરવું છે, તો એ થઈ શકે ખરું? થાય. પોતાને ઘરથી શરૂઆત કરે. પોતાનું તારે કરવું જ જોઈએ. આ તો બહાર જે કલ્યાણ કરવા નીકળ્યા છે સુલોક સેવકો, ત્યાં જ્યાં ઢૂંઢા મારે છે ને એ બહાર જાય છે. આવો બધા રૂપિયા તે મસ્તીમાં કરે છે. એવી એમને હેબિચેટેડ છે, મસ્તીમાં જ કરે. કલ્યાણ કોણ અપમાન કરે તો એ અંદર ફરી કલ્યાણ કરવા જાય. બરોબર. અપમાન કરે તો અંદર અપમાન તો કરી જુઓ, પછી સામો ન જોવે. સામુ ન જોવે કલ્યાણ કરવાની ક્યાં વાત છે? આ બધા તો જૂઠા બધા. કીર્તિ ની વાત છે ને દાદા, એમાં કીર્તિ ની વાત છે. કીર્તિ કીર્તિ એ વાત. કીર્તિ એ નહીં કે કીર્તિ તો હોય છે જ. કેવા બોલાવે છે તે મીઠાશ કરે છે. કોઈ બોલાવનાર મળતો નથી. અને ઘેર ટૂંકમાં ટોણા મારે છે એટલે તપેલું હોય ને કોઈ વસ્તુ એનું પાણી જઈને ઠંડુ લાય. અહમ પોસાય ને, અહમ પોસાય ને. કોઈ પણ પુસ્તક, શાસ્ત્ર નું પણ કોઈ પણ પુસ્તક. આત્મા તો જ્ઞાની થી જ મળે, એ પુસ્તકો થી નહીં મળે. જ્ઞાન જ્ઞાની માં છે, પુસ્તક માં જ્ઞાન નથી, શાસ્ત્ર માં જ્ઞાન નથી. બીજું બધું જાણ્યું તેને શ્રીમદ રાજચંદ્ર આમળો કહ્યું. માત્ર મન નો આમળો છે. માત્ર મન નો આમળો. હા, ગળીમાં આમ ફર્યું, આમ ફર્યું આમળો. પછી એની મેળ આમ ફરે પાછું ફરે ફરી કરે આમળો કરે. આત્મ કલ્યાણ માટે માનસિક શાંતિ, સ્થિરતા અને સંતોષ હોવો જરૂરી. આત્મ કલ્યાણ માટે માનસિક શાંતિ, સ્થિરતા હોવી જરૂરી ખરી અને સંતોષ. આત્મ કલ્યાણ માટે કઈ થી લાવશો? ત્રણે રિલેટિવ છે ને, મારે જ્યાં આત્મકલ્યાણ થતું હોય ત્યાં આગળ પૂછી જુઓ કે કઈ કોલેજ માં થાય છે, એડમિટ થઈ જવું. સર એમનું કહેવાનું એમ છે કે આત્મકલ્યાણ મેળવવા માટે આ જે શાંતિ સ્થિરતા સંતોષ એની ભૂમિકાની જરૂરિયાત ખરી, એ ભૂમિકાની જરૂરિયાત ખરી, એ ભૂમિકા હોય તો જ આત્મકલ્યાણ થઈ શકે એવું એમનું કહેવાનું છે. બહુ શાંતિ હોય તો આત્મકલ્યાણ જલ્દી ના થાય, બહુ શાંતિ હોય ને આત્મકલ્યાણ જલ્દી થાય નહીં, અશાંતિ હોય તો જલ્દી થાય. અશાંતિ હોય તો વાત પહોંચે, શાંતિ વાળું ઊંઘતો હોય નિરાંત. હા પણ શાંતિ વાળો આત્મકલ્યાણ માટે આવ્યો હોય તો આત્મકલ્યાણ તો થાય ને થાય, પણ દાદા નું જ્ઞાન એને પહોંચે નહીં. હું તો મારે કશી જરૂર નથી ખાસ, પણ આવ્યો છું દાદા કહેવાય. નહીં પોતાના પોતાના મનથી દાદા આવ્યો હોય મારે આત્મકલ્યાણ કરવું છે, પણ તે એવું જ શાંતિ માટે શીખવું કરી. માણસ કાઢવો ક્યાંથી એવો, અહીંયા છે જ ક્યાં દુનિયામાં જે કોઈ. શ્રીમદ રાજચંદ્ર લખ્યું કે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષ ઘટવી છે એ સજાય સજાય સુધાર હોય જ નહીં કોઈ આ કાળ માં ન હોય, આ કાળ માં ન હોય. પહેલા ના કાળમાં કશું હતું દાદા, સતયુગ માં એવું ન હોય, સતયુગ માં એવું હશે ને. સતયુગ માં શું કાળ છું, સતયુગ એટલે શું, બધું સાનુકૂળતા, સાનુકૂળતા એટલે શેઠ ને અને એનો નોકર, શેઠ ને નોકર બંને ને ઘેર કેવી રીતે તારે શેઠ બંધ ના હોય. કઈ થી ઘી આવે છે, કઈ થી તેલ આવે છે, કઈ થી ચોખા આવે છે, કઈ થી ખાંડ આવે છે, કઈ ખબર ના હોય. અને આ તો ચેટ ને એવું ખબર આવે કે ખાંડ નો કંટ્રોલ આવ્યો. આ જો ખબર ના હોય તો આ મગજ આઈડલ રહેવાનું. બરાબર, મગજ આઈડલ રહે એટલે સત્યમાં શું થતા, આઈડલ મગજ ખોટું ના કરે. સત્યમાં ચાર પ્રકારના લોકો આવાના વાત, આવાના વાત વધુ ટકા સારા, ઓછા ટકા બુરા. શું અત્યારે વધુ ટકા બુરા, ઓછા ટકા સારા, સમજે ને. તે દર છે તે આજે કેવું છે કે સારો ખોટો બંને હોય તો મન વચન કયા જુદી, એનો મેળ નહી. મનમાં જેવું હોય વાણી બોલે નહીં, વાણીમાં હોય વર્તન માં હોય નહીં, અને તે દર તો બધું એકતા. બરોબર, ચોરે ચોરી કરવાનું તો કહી દે તમને, હું તારા ઘરે ચોરી કરવા આવવાનો છું. આ વગરનું છું, આ વર્ષમાં તમે ગમે તારે ચોરી કરજે. તારી બાળીને ઉપાડી જવાનો છું, આવું કહી દે. ચોખ્ખું કહી દે. અને આ તો આપડે કહીએ તક ના, તમારી બહેન છે કે હું તો બહેન વાળો આવ્યો. બહેન કે હિન્દુસ્તાન ને બહુ ભગવી સારું કહે, અને પછી ભગાડી જાય. બેન શબ્દ નો દુરુપયોગ ભયંકર કરે સર, મારી ધર્મની બોન કે બીજી બોનો નથી મળતી, ધર્મની બોન લાવ્યો. હું સમજી જાઉં કે આ લંગોળ માણસ દેખા છે. સત્ય હકીકત કઈ કેવી જરૂરી ખરી, એવું ને કે મારી આ ધર્મ ની બેન છે, આ બેન છે, આવું બધું બોલે, પછી એવો જે માણસ હોય એને આપણે મોઢે કહીએ કે તું તો હાવ જૂઠો છું, કે આવો છું તેવો છું, એમ બોલાય? આપડે બોલાય ખરું, જો એ ભરતો હોય તો બોલાય, મારે એવું ના બોલવું. અને નહી તો પછી આપડે બધા વાળી લેવા, વાળી લેવા, વાળી લેવા. આ નંગોળ માણસ એને ચાન્સ મળે એવું નહીં કરવું. નાગા માણસ ને શું થાય? આપણને કઈ શું મળી જાય? અને ભરત તો આપણી વાંચતી ફટાકા મારતી, આપણી વાંચતી અને ફટાકા માર ને તો બોલવું. બેન કે છે કે જ્ઞાન લીધું હોય, આજ્ઞા આજ્ઞામાં રહેવાનું ની પણ ભાવના છે, આજ્ઞામાં રહેવું છે, આજ્ઞામાં પણ રહેવું છે, પણ આજ્ઞામાં રહી શકાતું નથી. આજ્ઞામાં રહેવાની ભાવના ઘણી છે, રહી શકાતું નથી. અમુક તો રહેવાય ને, તો એના માટે શું કરવું? અમુક તો રહેવાય ને, પાંચ માંથી અમુક માં તો રહેવાય ને, એમ કે છે. અમુક રહેવાય તેમાં રહેવું ભલે એટલું, અને ના રહેવાય તેનું પ્રતિક્રમણ કરવું. દાદા મારે પડાતી નથી પણ પાડીશ કહીએ, શું કહ્યું? ના રહેવાય તેનું પ્રતિક્રમણ કરવું. દાદા મારે રહેવાતી નથી પણ પાડીશ કહીએ. નહીં નહીં, આમાં સમજો, હિંમતભાઈ ઝવેરી આત્મકલ્યાણ અથવા મોક્ષ માં સામાન્ય માણસ ને રસ એટલા માટે ન હોય ત્યારે પુનર્જન્મ યા પુનર્જન્મ સમજ હોતી નથી. એવું લખો ને, એને તો આ જીવનમાં આ જગતમાં મુક્તિ જોઈએ છે, સાચી શાંતિ જોઈએ છે, એ માટે એને માર્ગદર્શન જોઈએ. તમે તો જીવ માત્ર સાચી શાંતિ જ ખોળે છે. શું ખોળે છે? સાચી શાંતિ. તમામ જીવો દુઃખ ને જ ખોળે છે. એને ખોળે છે દુઃખ, કોઈને કોઈ જીવને પ્રિય ના હોય, એ ઝાડ હોય કે કેન્દ્રીય જીવ હોય કે નાના જંતુ હોય, એમ દુઃખ પ્રિય હોય કયું? દેતે છે કે નહીં દેતે છે? ના, કોઈ જીવને ના હોય. શું કહ્યું? એટલે જીવ માત્ર શું ખોળે છે? સુખ ખોળે છે. જેને શાંતિ ગોખ સુખ પણ સુખ ખોળે છે. અને સુખ એ પુરુષમાં થોડું સુખ મળે છે, પણ થોડું અંતર દુઃખ વાળું છે, એ નથી ગમતું, કુહાતું નથી. મારે કાયમ નું જોઈએ, કે કાયમ ની શાંતિ ને, એ કાયમ ની શાંતિ એટલે કાયમ નું સુખ, જેને સનાતન સુખ કહેવાનો છે. મોક્ષ ની આપણે જરૂર નથી, આપણે સનાતન સુખ ની જરૂર છે. શું છે? સનાતન સુખ. સનાતન સુખ એનું ગમે તે નામ આપો, એને જ મોક્ષ કહેતા લોકો. શું કહે? એટલે આપડે સનાતન સુખ ની જરૂર, એ તો કાયદેસર થઈ ને બઉ થઈ ગયું. તો સનાતન સુખ જે સુખ આવે પછી દુઃખ ના આવે. જે સુખ આવ્યા પછી એ સુખ જાય નહીં, એ સુખ આવ્યા પછી એ સુખ જાય નહીં, એનું નામ સનાતન. એના માટે માર્ગદર્શન જોઈએ છે, એના માટે માર્ગદર્શન જોઈએ. હવે કોઈ એવા સુખ્યા દેખો તો આપણને ખાતરી થાય કે એવા સુખ્યા છે, એમને કેવું સાહેબ કઈ રસ્તો કઈ કૃપા કરાવડાવો ભગવાન પાસે, થઈ જાય. સુખ્યા દેખાય આપણને ખાતરી થાય કે આ સુખ્યા લાગે છે. સુખ્યા દેખાતા હોય તો શાંતિ વાળા હોય કેવું ને. ગારો બળો તો એની શાંતિ ના જાય, પણ ગજુ કાપેલો શાંતિ જશે. જે સુખિયા હોય, કાયમ ના સુખિયા હોય, એનું ગજુ કાપે તો શાંતિ જતી રહે? ના, એટલે દેખાય સુખિયા, પણ બહાર સુખિયા દેખાય, ક્યાં જતો ક્યાં સુખિયા થઈ ગયો? સુખિયા ગારો વળતો સુખ ના જાય એવો દેખાય. ફરી બીજો પ્રયોગ શું જોવાનો? ગજુ કાપેલા છે શું થાય? જતું રહેશે શું બરાબર? સુખ જતું રહેવાનું બ્લેક હોલ હોય ત્યાં આગળ, જ્યાં સુખ થવા જ્યાં જતું રહેવાનું બ્લેક હોલ નથી ત્યાં આગળ સુખ ખ્યાલ છે. ત્યાં સનાતન સુખ છે, ત્યાં સનાતન એ પરમ સુખ. ક્યારે કેવું કઈ કૃપા ઉતારો તમારે કવિ છે લાલ કરી નાખ્યા તમે 30મી તારીખે લાખ અવતાર માં ફળ ના મળે. આ શનિવારે 30મી તારીખે નથી, આપડે 25 છવ્વીસો કારણ કે મન વચન કા એકતા જૂઠું બોલ્યો પકડી જાય નહીં એટલા માટે પણ બીજું ખરી કાઢે. જૂઠું બોલ્યો એ નથી કાઢે ને જૂઠું. બુદ્ધિ નો અહિયાં આ કાળ માં બુદ્ધિ નો વિકાસ બહુ કેવા થયો ગણાય ના? આવો વિકાસ કોઈ કાળ થયો ના? એ જ કહું, એવું લાગે જ દાદા. કઈ બુદ્ધિ દાદા? કઈ બુદ્ધિ? ભલે વિપરીત પણ અજવાળું છે ને. બુદ્ધિ ખરી વિપરીત પણ બુદ્ધિ પણ અજવાળું છે. ઇનડાયરેક્ટ પ્રકાશ એને અમે અજવાળા અમારી પાસે આવે એટલે ચોખ્ખી થઈ જાય, સમ્યક થઈ જાય. સમ્યક બુદ્ધિ થઈ જાય. કેવેલું નથી ત્યારે શું કરે? કેવેલું આ બેનો ને કેળવ્યા વગર લોટો લોટ આપો તો કે છે ભાખરી બનાવું કે છે અને કેળવેલું હતા વેલું બનાવે. ભાખરા બને એ પેલા ભાખરા હતા સુંદર રોટલી કેળવેલી બુદ્ધિ છે આ બધી. લોકો સમજતા કે આત્મા જુદી વસ્તુ છે, રાતામ છે. સિદ્ધાર્થ તો ગૌતમ સ્વામી જેવા નથી સમજતા. ગૌતમ સ્વામી એ કહ્યું ભગવાન ને જીવ છે ખરો કે છે? જીવ જેવી વસ્તુ છે કે આ પાંચ તત્વ નું ખોલ્યું છે? પાંચ તત્વ જ છે વસ્તુ બોલવા. એ જ ગૌતમ સ્વામી બ્રાહ્મણો નો પોતાની જાતને સર્વજ્ઞ માને ભગવાન તો બહુ સુંદર ખુલાસા કર્યા છે પણ પૂછનારા આવું છોકરા ને બુદ્ધિ કરી કોઈ કાળ માં આવી બુદ્ધિ કરી. આ 2500 વર્ષમાં જે અગ્નિ પ્રગતિ છે ને તેમાંથી બુદ્ધિ કેવી ખરે ખરી કરે આ 2500 વર્ષમાં. પણ દાદા આ જે આગમો રચાયા આગમ જે રચાયા છે એમાં જે પ્રશ્નો પૂછાયા અને વિતરાગોએ જવાબ આપ્યા તો એ જે પ્રશ્ન પૂછાયા હશે એ બહુ ઊંચી પ્રકારના પૂછાયા હશે તારે આવા આગમો નીકળ્યા હશે ને? એટલા બહુ ઊંચી ઊંચી કક્ષાના પ્રશ્નો પૂછાયા હશે આગમો એટલા બધા. આગમો તો એમને નીકળી છે સહેજે વાણી નીકળી છે તીર્થંકર ની સહેજે વાણી દેશના એ પ્રશ્નો તરી નથી. પ્રશ્ન તો વાંચવા ખબર પડે કે ગૌતમ સ્વામી બધા શું પૂછ્યું હતું બીજા કેવું પૂછતા. અને એમનું જે વિતરાગોનું જ્ઞાન છે એ આ એનું કોઈ સોલ્યુશન આપી શકે નથી. જ્ઞાન ને ક્યાં સોલ્યુશન નો પ્રશ્ન આવ્યો? જ્ઞાન જ્ઞાન વિજ્ઞાન ને સોલ્યુશન નો પ્રશ્ન ક્યાં આવ્યો? સમજી શકે એવું નથી. એ સમજી શકે એવું નથી. અને હિન્દુસ્તાન છોકરા અંગ્રેજ ભણે 2000 વર્ષ ઉપર આ ગયો હિન્દુસ્તાન માં આવ્યા કે આપડે છોકરા ભણ્યો. હા દાદા ઇતિહાસ એવો ઇતિહાસ અમે ભણ્યા છીએ 2000 વર્ષ ઉપર આર્યો હિન્દુસ્તાન માં આવ્યા. આવું ભણ્યા ને આપડે ભણ્યા, મને તો થી આખું લાગતું હતું આવા મારા દેશ માં આવા આવા પૂરા થયા તમે આવું બોલો છો. આપડા અધિકાર માં લેવી સાચી વાત દાદા, લાખો વર્ષ ની સંસ્કૃતિ ની વાત અને એમાં 2000 વર્ષ નું કે તમે એક અક્ષર તમને સમજવાની સ્મૃતિ નથી ધરાવતા. પુરાવા રૂપે છે આજી મારી ગીતા તો સમજી શકતા છે. અને ક્યાંથી 2000 રૂપિયા આવી રહ્યા કે બઉ ચુરા માણસ ફેરી નાખે માણસ. પણ એ વખતે બધા આપડે બધા અબૂધ હતા ને, અંગ્રેજો આવ્યા ત્યારે બધા આપડે અબૂધ હતા અને એ લોકો આપડા પર રાજ કરી ગયા. પછી અબૂધ નતા, બધા બુદ્ધિ થયા પણ જેમાં હતા સૌના આત્મા જ રચ્યા પચ્યા રહેતા હતા, શ્વાસ માં રહેતા હતા. લોભ માલ માયા લોભ માં જયારે રાજ કરોધ કરે આપડે શું લેવા દયા. બરોબર, હિન્દુસ્તાન પહેરેથી બોડી બમણી નું ખેતર જેવું છે. એવું થયું છે ને, આવે તો અમારે સેવા છોડી દેવી એવો પ્રશ્ન પૂછો. સેવા કરવામાં અહંકાર આવે તો અમારે સેવા છોડી દેવી એવો પ્રશ્ન પૂછો. એનો બાકી કે તમને અહંકાર આવે તો તમે ખાતા નથી કે અહંકાર આવે તે દાડે તમે ખાતા નથી કે. હા બરોબર છે, તો કે ખાવ છો તો એમ સેવા બી કરો કે એક દાડો અહંકાર નીકળી જશે. એટલે કે છે અહંકાર હોય તો તમે ખાવ છો તો ખરા જ ને, તો તમે સેવા કરો કોઈ વખત અહંકાર નીકળી જશે એમ વિનોબાઈ જવાબ આપ્યો. એવું છે ને કે ખાય છે અહંકાર, સેવા કરે અહંકાર, બધું અહંકાર જ કરે છે. સેવા કરે એ પણ લૌકિક માં ખબર નથી એટલે અહંકાર નો આવો શબ્દ નો ઉપયોગ કરે છે. ખાય છે પીએ છે બધું જ કરે છે, અહંકાર જ કરે છે, બધી જ ચીજ કરે છે. ત્યાગ કરે છે, તપ કરે છે, જપ કરે છે, જ્ઞાન કરે છે, બધું અહંકાર જ કરે છે. સમજ ને, પણ સેવા કરનાર મનમાં મેં કેવી સેવા કરી એવો ભાવ ઉત્પન્ન થાય એમના માન કહેવાય. શું કહ્યું? એ નુકસાન. અહંકાર ના હોય તો સેવા શી કરો? આ તો પ્રકૃતિ જ નતાવે છે. અને તું એ નાતું છું તે નતાવે છે, બીજું કોઈ તું નાતું છે એમ કઉ છું એ અહંકાર. સેવા કરાવે છે બીજું કહું એમ તું કઉ છું ને અહંકાર. એ તો હોય જે માણસ માત્ર નું હોય એમ, એ કઈ જ્ઞાન વાળા ના હોય. જ્ઞાન પછી નો હોય, પેલા તો હોય જ ને. અહંકાર વગર કોઈ કામ થઈ શકે જ નહીં. નરસિંહ મહેતા એક પદ લખ્યું છે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. બસ બીજું કોઈ અજ્ઞાનતા દુનિયામાં કોઈ ચીજ નથી એ સિવાય. અને તેને તમને કાઢી નાખી અને કોણ કરનાર છે બતાવી દીધા. હું કરું છું કાઢી નાખી ને કોણ કરનાર છે બતાવી દીધું. તે તમારા અનુભવમાં આવ્યું પછી દાદા કે છે એમ જ ચાલુ કરે છે, આપણે નથી કરતા તો સ્ટીલ જ કરે છે. અને વ્યવહાર આખું જગત વ્યવહારની પાસે પડ્યું છે અનાદિકાળથી. અને તમે વ્યવહારથી મુક્ત કર્યા, વ્યવહાર નિકાલ કરવાની બાબત નિકાલ વ્યવહાર નિકાલી બાબત છે. હા તે આપણે કહી છે આખું જગત વ્યવહાર ને રૂપાળો કર કરવા કરવા ઠાકુર કયા અજવાર અજવાર કયા જ કરેલો છે. મૂળ કામ ચડી જાય છે. શું કરે આ ગુણ સુધારે પછી આ ગુણ સુધારવાનો છે, પછી આ મારા આ ગુણ સુધારવાનો છે. ખબર ને, તો ભગવાન પૂછે, ભગવાન પૂછે સાહેબ મેં કેટલા બધા ગુણ સુધાર્યા. એમ તારા બાપ ને શું કે છું, આ શરમ નથી આવી ગુણ સુધારવા બેઠો તો પ્રકૃતિ ના ગુણ છે. અને એ ગુણો છે ગમે એટલા ગુણો હોય તો તને પાસે શું કરીશ, અક્રમ જ્ઞાની સમજાય, સમજી લેશો ને માણસ અક્રમિક માં માર બાર કરી મરી જઈશ, કઈ દાડો નહીં વાળે. કાલે પ્રશ્ન કોઈ પૂછ્યો ને, સારો પ્રશ્ન પૂછ્યો સુમનભાઈ. સુમનભાઈ મને કે છે, ધ્યાન કરે છે એ ઉદયકર્મ છે કે પોતે કરે છે? સરસ પ્રશ્ન પૂછ્યો, આટલું જ જાણવાની જરૂર છે. ધ્યાન કરે છે ઉદયકર્મ થી, ધ્યાન કરે છે અને કરનારો તે એના ઉદયકર્મ થી કરાવડાવે છે. જે કરાવનાર હશે તે એના ઉદયકર્મ કરાવે છે અને કરનારા એની ઉદય કર્મ કરે છે. અને બેને વેપાર મળ્યો ને અમે આ ધર્મ કરવા મળ્યો, એટલે મારો સોનો ધર્મ કરવાનો છે. આ તો ઉદયકર્મ ને ખપાવો છો, એમાં તમને સોનો ધર્મ આવ્યો છે? મંજુબેન પ્રશ્ન આવશે તમને અમારે, બોલો. આ બધા ટોળા બહાર કરી રહ્યા છે, બધા ધર્મ ધ્યાન કરે છે ઉદયકર્મ, એ ઉદયકર્મ ખપાઈ રહ્યા. એમાં તે શું સારું શું? આમાં દાદા, ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે કે નહીં? ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવાની જરૂર છે ને? જેના પર પ્રીતિ વિશે તેનું ધ્યાન રહે, અને જેની પર દ્વેષ વિશે તેનું પણ ધ્યાન રહે. એ ધ્યાન, એ ધ્યાન. લોકોના વેપાર ઉપર શંકા પડી જાય, લોકો ચાલુ વેપાર ઉપર પેઢીઓ તૂટી જાય ને. અમેરિકામાં તો બહુ મોટો વેપાર છે ને દાદા, બહુ મોટો વેપાર છે. આપડે આમ કઈ નહીં ચાલવા દે, એ પણ ઉદય છે ને, એ પણ ઉદય છે ને. દાદા, એક આપણું વચન, આપણું એક વાક્ય એવું નીકળેલું કે જે આ ક્રમિક વાળાને પણ બહુ વિચાર કરતા કરી દીધા છે. એ આવું જે કરે તેને વાત કરેલી તારે કે ચોંગડું ઘી મળ્યું હતું, ચોંગડું ઘી મળ્યું હતું તે લોપડ ચોપડ માં ગયું અને રોટલી કોરી રહી ગઈ. લોપડ ચોપડ, લોપડ ચોપડ એવું કહ્યું એટલે એ લોકોને લાગે છે કે આ લોપડ ચોપડ માં રોટલી કોરી રહી ગઈ તારે નજર જાય. આ થોડું ખાતે લોપર ચોપડ માં જતું રહે છે અને પછી ભાઈ નહી આવતું નથી રોટલી માં. એમાં એની મૂડી શું બધી, મૂડી શું બધી એની, એની મૂડી શું બધી. અને ઉદયકર્મ પેલો ધ્યાન શીખવાડનાર નો ઉદયકર્મ છે, પેલો ઉદયકર્મ બરાબર ઉદયકર્મ વાળા વેપાર કરે છે, એની મૂડી શું બધી. કઈ નઈ, આ બહાર જેટલી શાખાઓ છે ને એ બધી બોલીએ નહીં, બધું આ પોતું નકામો એ ના કરે તો પછી ઉધાર થઈ જાય. હા, એના કરતા જે છે તે બરોબર, નહીં સરેરાશ સારા તો રમી રમવા જતા રે. ચાલો આ તો નકમ આમ ના ભાઈ, સારું છે એવું કરજે, આવું કરજે. એ તને પડવા તો નહીં દે, ચડવા નહીં દે, પણ પડવા તો નહીં. સમજાય એવી વાત છે, ટોકી દેવાની વાત નહીં ને. ના ના, આ ન હોય તો રમી રમવા ઘણા જાય છે. એવું ન હોય તો રમી રમવા બધા ઘણા જાય છે. આપડે કઈક આ ખોટું છે એટલે બધ જતા જઈએ કે આમ દિવાળ લાગે, કહ્યું છે આપડે હવે આ માથે ગુદમટી એટલે બોલીએ નઈ. આમ ભાઈ એટલે કાલે તમારે એમને પૂછ્યું તારું કહ્યું. અને આટલા પૂરતું જ બોલીએ, આપણે બહાર ના બોલાય, ના બોલાય તો જોખમ છે બોલું, એવું છે ને? સારા રસ્તામાં જવાનો રસ્તો હોય અને જતા હોય, ભલે સ્ટેશન ના આવવાનું હોય, આપણે બીજે ક્યાં જવું છે, સ્ટેશન આપણે ગળીએ કે હા આપણે કઈ ખોટો રસ્તો છે, બીજા રસ્તે પકડશે, બીજી મિયા બેલ લગતા બધું ખોટું નથી ને, એ તો પાડી ના નાખે, શું કરું, આ કરવા માર્ગ પાડી ના નાખે, ચડવા ના દે, પણ પાડી તો ના જ નાખે, ઉપસમ ભાવ રાખે, ચડે તો નહીં, અક્ષર એક પગથિયું ના ચડે, એક પગથિયું, એ તો એમને કહ્યું છે કે અમારી હાજરી મહત્વ ચડે, તને કોણ ચડનાર આવે, અમારી હાજરી હોય તો ચડે, માટે હાજરી વાળા તમે જજે કે પડી ના જવાનો માર્ગ, બધા મહાવીર ગયા પછી પડી જવાનો, પડી ના જવાય એવો માર્ગ, શું પ્રગટ જ્ઞાની ના મળે ત્યાં સુધી પડી ના જવાનો, પડી ના જવાનો રસ્તો પણ સારો ને, પ્રગટ જ્ઞાની ના મળે ત્યાં, પ્રગટ જ્ઞાની ના મળે ત્યાં સુધી એ પડી ના જવાનો રસ્તો સારો જ ને, હા ત્યાં સુધી પડી જવાનો માર્ગ થી શું થાય, પુણ્ય બંધાય, અને આવતા બહુ ખાવા પીવાનું મળે, પાછું ગાળ ઉતારે, પાસે એવું એવું કરતો હોય, ધ્યાન કરાવનારા હોય, ધ્યાન કરનારો હોય, પછી જ્ઞાની મળી જાય ને, કોઈ વખતે કોઈ વખત જ્ઞાની મળી જાય ને, પણ આપડે રમી રમવા ગયેલો ના પછી ના મળે, માટે કોઈને હલાવ સારી જગ્યા છે, આપડે ખબર થાય, પણ હું તો કોઈ પણ ધર્મ જતો હું કઉ બહુ સારું કરું, આપડે આટલું હાથે નથી, શું કહ્યું તમારી ડિફેક્ટિવ વાતો આવા તો હોય કહું કે હાથે છે આટલું, શું અને એને એન્કરેજ કરવું, ચાલ તરફ પડી જાય, પ્રગટ જ્ઞાની ની પ્રાપ્તિ થઈ જાય, લાગે તમે થઈ છે આમ કરતા કરતા આરો આવે, ગજમાં કપાઈ જાય, બીજું કરે મારે એ લોકો નુકસાન નહી ને, રાતે પડી જવાનું ખોરે દયાળ મળી આવે, ભાઈ અમારા વરંડામ સુઈ રોકે છે, ગોધરા આપે ખેતર જીતે આપે દાદા, અને એવા ઠેકાણે થી કોક મળી જાય, જયંતિભાઈ જેવા, હિંમતભાઈ જેવા કેનારા, કે દાદા છે મળો એમ કેનારા મળે ને દાદા, ત્યાંથી મળે છે દાદા, હા મળી જાય, એ શુક્લ ધ્યાન નો એક પાયો તો ગણાય જ ને, શુક્લ ધ્યાન ને કારણ કરું, પણ તે બીજા કારણ ભેગા થાય તો એ બરાબર, બીજા ભેગા થાય ને આ ના હોય તો ના થાય, નાની હોય તો થાય, ધર્મ ધ્યાન ની જરૂર, એટલે કે વ્યવહારમાં મા બાપ ને છોકરાઓ હેરાન કરતા હોય એ બધું હોય, પછી પ્રગટ જ્ઞાની મળે તે બધું નીકળી જાય, પછી વ્યવહારમાં મા બાપ ને છોકરાઓ હેરાન કરતા હોય, કઈ દુઃખ દેતા હોય, તો પ્રગટ જ્ઞાની મળે તો પછી એ નીકળી જાય, પછી એ બધું નીકળી ના જાય, મારે તો દુઃખ લાગે નહીં, છોકરા મારે છતાં દુઃખ અસર કરે નહી, લાય ભરે એટલી નાખતા હોય ને, હા દસ થી રાખી પડે, અસર ના આવે તમને, લાય ભરે મારી કેવાથી લાય ભર્યા કરે, આ પંપા ગયા શાંતિ થઈ જાય, શું જાય ગીચો પડીએ, દુઃખ તો અંદર થાય છે, દુઃખ બહાર નહીં, બરોબર, પણ ફેર ઘણો પેટમાં રાખેલા છોકરા આવા હોતા, નવ મહિના પેટમાં આપ્યો તો આવા હતા જ બેન પૂછે છે કે પ્રગટ જ્ઞાની એ પુરુષાર્થ થી મળે કે કૃપા થી મળે? પુરુષાર્થ કોની કૃપા થી મળે? કૃપા પુરુષાર્થ કરવાનો આપડે પુરુષાર્થ કૃપા તો આપડે નહીં પડતા ડાક્ટર થવું હોય તો પછી ડાક્ટર થનારો માણસ જિજ્ઞાસ હોય ને કે કઈ સારા સારી કોલેજ ને કઈ બધું પૂછતો તપાસ જ કરતો હોય, તપાસ કરતા કરતા કોલેજ મળી આવે, મળી આવે એ રીતે પોતે જ્ઞાની તપાસ કરે કરે ક્યાં સાચા જ્ઞાની ને ક્યાં આગળ સાચું દુઃખ થયું છે એમ કરતા કરતા કોઈ પણ મળી આવે જેમ પેલા કોલેજ મળે છે એવું ભેગું છે આ કોલેજ છે ને બરોબર દાદા જેમાં પ્રાણલાલ જેવા એડમિટ થયા એ અજાયબી છે. હા દાદા મોટી અજાયબી છે, મોટી અજાયબી છે. પણ દાદા એ પુરુષાર્થ જે છે એ પુરુષાર્થ અહંકાર અહંકાર અહંકાર વાળો પુરુષાર્થ ને સર્વાત્મા તો અહંકાર વાળો જ પુરુષાર્થ એ પુરુષાર્થ હારો પુરુષાર્થ ને હા સારો પુરુષાર્થ અહંકાર ને હારો રસ્તે વાપરવાનો બરોબર ખોટા રસ્તે નહીં વાપરવાનો સરસ એવો ભાવ હોય મને જ્ઞાની મળે એ ભાવ અને એ માટેની આપણી ફરજનો કોઈ થયો નથી કે બહુ સારું સમજાય તો સમજે નહી અને આડું બા ભાઈ ઉઠા પણ જોઈ દાદા મહાત્મા માં ફેરફાર તો થાય છે નથી વ્યવહાર માં ફેરફાર ફેરફાર જરૂર થાય છે કારણ કે આખી ખાલી થવા મળી એટલે અડધી તો આખી થઈ એવું આપણે ખબર પડે ને ઉપર અવાજ નો તો હવે અવાજ આવે છે બરોબર દાદા હું બીજી કોલેજ માં ગયો તો ત્યાં એવું કહેવાતું હતું કે કેટલાક મનના રોગ વાળા ત્યાં આવે છે પછી ત્યાંના પ્રોફેસરે એમ કહ્યું કે ભાઈ મનના રોગ માટે તો આ દવાખાનાઓ હોસ્પિટલો એ બધામાં જાઓ ને દવાખાનામાં જાઓ કે મનના રોગ હા એમણે એમ કીધું એ એમણે એમ કીધું પણ અહીંયા અમારે ત્યાં આવો તો ભવરોગ મટે કે ભવરોગ મટે કે અને ભવરોગ ના મટવામાં આડ પેદાશમાં કદાચ મનરોગ મટે પણ ખરો બાય પ્રોડક્ટ મન ભવરોગ મટવામાં એટલે અહીંયા આવ્યો આ કન્ક્લુઝન કર્યું એમને શાંતિ રે ને એના કરતા પડી જાય એના કરતા સારું શાંતિ અહીંયા આવ્યા કેમ સંકલ્પ વિકલ્પ છે ભાવ વિભાવ પછી મજા આવે છે પ્રકૃતિ પ્રકૃતિ માં જાય પછી પુરુષ ને કશું દેવા દેવા નહીં પુરુષ સંપૂર્ણ થઈ ગયો દાદા બરાબર છે અમે પેલી રિયલ ને રિલેટિવ જે ખરી ને એટલે રિયલ માં રહીને રિલેટિવ ને જે આખું જુદું જે પેલું દેખાવું જોઈએ આપણને દેખાય છે ને દેખાય રિયલ જ એમ કે દેખાય છે રિયલ રિયલ એમ કે દેખાય રિયલ કે રિલેટિવ એમ કે દ્રશ્ય ને જ્ઞાય છે સમજાઈ જાય છે દાદા બધું હા સમજાય છે ખરું પણ એ અનુભવ અનુભવ આવવો જોઈએ આપણને અનુભવ બીજું કહ્યું નહીં પાંચ આજ્ઞા પર આ નિરંતર એક કળ પર બધા આ ભાઈ છે ભણે છે તો નિરંતર એક કળ પર આગળ પર દેખાય પાંચ આજ્ઞા શું પણ પાડવાની કેટલાક કલાક આજ્ઞા પર નિરંતર બીજું કઈ કરવાનું નહીં કે આગળ તો બીજું કરવા જાય ડબલ થઈ જાય ત્યાંના ખોંડ ને ત્યાં નાખી ભૂલ ક્યાં થાય છે પકડાતું નથી બરાબર. હમણાં પાંચ આજ્ઞા પર એટલે પછી ભૂલ થશે ને. ભૂલ બીજા કશે બધું જાણવા જાવ, બીજી સારી પાંચ આજ્ઞા પર એટલે રહે છે. કારણ શું છે હું પોતે સમજી શકતો નથી બરાબર, પણ જે રિયલ ને રિલેટિવ નો જે આખો તદ્દન આખે રિયલ માં રહીને રિલેટિવ ને જે જોયા કરું એથી બનતો છે. એવું તમે આપ્યું ને એવું એવું ચોવીસ એક કલાક દસમી તારીખે આવ્યા હતા.